سورة الطور. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شروع کروچو موٹا مہربان نے خوبج دیالو اللہ نا نام تھی. قسم چھے تے پہاڑ نی. وکتاب مسکور فی رق منشور. نے قسم چھے لکھیلی کتاب نی کھلا پانا اوما. والبیت المعمور والسقف المرفوع. نے قسم چھے بیت المعمور نی یعنی کہ آباد گھر کعبہ نی انے اونچا گمبج نی یعنی کہ آسمان نی. والبحر المسجور ان عذاب ربك لواقع ما له من دافع. انے ابھریلا سمندر نی قسم کہ بے شک تارا پالنہار نو عذاب تھئینے ج رہنار چھے جینے ٹالنار کوئی نہیں ہوئی. یوم تمور السماء مورا. نے تے دیوسے آسمان بہت جور تھی حالی اٹھشے. وتسیر الجبال سیرا. نے پہاڑو پوتانی جگیائے تھی جور ماں چالوا لاکشے. تو تے دیوسے جھٹلاو ناراونی خراب حالت تھشے کہ جیو نکامی واتو ما پڑی نے رمیا کرے چھے. یوم یدعون الی نار جہنم دعا. جے دیوسے تیم نے دھکا ماری نے جہنم نی آگ طرف گھسڑی نے لئی جوا ما آوشے. ને યાદ દેવડાવવામાં આવશે કે આ એ જ આગ છે કે જેને તમે જૂઠલાવ્યા કરતા હતા. હવે કહો કે ભલા આ નજરબંધી છે અથવા શું તમને સૂજતું જ નથી? તમે તેમાં દાખલ થઈ જાઓ પછી ચાહે તમે સહન કરો યા સહન ન કરો, તમારા માટે બંને હાલત સરખી જ છે. જે કરણી જે કામો તમે કર્યા કરતા હતા ફક્ત તેનો બદલો જ તમને આપવામાં આવે છે. બે શક મુત્તકી લોકો જન્નતો તથા નેમતોમાં હશે. તેમના પાલનહારે તેમને જે આપ્યું હશે તેની મોજ તેઓ લેતા હશે, ને તેમનો પાલનહાર તેમને જહન્નમના અઝાબથી બચાવી લેશે. ને તેમને ફરમાવશે કે જે સારું કામ તમે કર્યા કરતા હતા તેના બદલામાં ખૂબ ખાઓ પીવો અને મસ્ત રહો, યાની કે રચ્ચા પચ્ચા રહો. અને તેઓ હાર બંધ પાસે પાસે ગોઠવેલી બાદશાહની ખુરશીઓ પર તકિયા લગાવી બેઠા હશે, ને મોટી મોટી આંખો વાળી હોરો સાથે અમે તેમની શાદી કરી દઈશું. વલ્લદીના અને જે લોકો ઈમાન લાવ્યા અને તેમની ઔલાદોએ ઈમાન લાવવામાં તેમની મુજબ કર્યું, તેમની પેરવી કરી, તો તેમની ઔલાદોનો પણ અમે તેમની સાથે જન્નતમાં મેળાપ કરાવી દઈશું અને તેમના સારા આમાલોના બદલામાંથી કાંઈ પણ ઓછું નહીં કરીએ. સાચે જ દરેક માણસ પોતાના અમલના બદલામાં ગીરવી છે, જોખમદાર છે. અને તેમને જે જાતના મેવા તથા ગોશ્તની ઈચ્છા હશે તેની તેમના માટે રેલમછેલ કરી દઈશું. જન્નતમાં તેઓ આપસમાં એવા પીણાના જામની આપલે કરશે કે તેમાં ન કાંઈ નકામો બકવાસ હશે અને ન કાંઈ ગુના. અને તેમના ગુલામો કે જે સીપમાં જળવાઈ રહેલા મોતીના જેવા હશે તેમની સેવામાં આટા ફેરા મારતા હશે. અને તેઓ એકબીજાની સામે થઈને સવાલો કર્યા કરશે એમ કહીને કે આ પહેલા આપણે આપણા બાલ બચ્ચાઓમાં રહીને અલ્લાહથી બીતા રહેતા હતા, જેથી અલ્લાહે આપણા ઉપર એહસાન કર્યો ને આપણને જહન્નમની ગરમ હવાથી બચાવી લીધા. બેશક આપણે તો આ પહેલા તેને જ પોકાર્યા કરતા હતા. બેશક તે મહાન એહસાન ઉપર એહસાન કરનારો ને દયા કરનારો છે. માટે એ રસૂલ, તું નસીહત કરીએ જા, કારણ કે તું તારા પાલનહારની મહેરબાનીથી ન નજુમી છે ન દીવાનો. શું તેઓ એમ પણ કહે છે કે આ રસૂલ એક કવિ છે, પોએમ લખનાર છે, કે જેના બાબતમાં અમે કાળચક્રની ક્યારે ખતમ થઈ જાય તેની વાટ જોઈએ છીએ? તું કહે કે તમે વાટ જોવો, ચોક્કસ જ હું પણ તમારી સાથે વાટ જોનારાઓમાંથી છું. શું તેમની બુદ્ધિ તેમને એવું જ શીખવે છે, યા તો તેઓ માથા ભારે શિરજોરી કરનારા લોકો છે? અથવા શું એમ કહે છે કે આ કુરાને મજીદ તે રસૂલનો જોડી કાઢેલો બોલ છે? પણ વાત આ છે કે તેઓ ઈમાન ધરાવતા જ નથી. પછી અગર તેઓ સાચા છે તો તેઓ પણ તેના જેવી જ એક વાત બનાવી લાવે, એક બોલ બનાવી કાઢે. ભલા તેઓ કોઈ વસ્તુ વિના ખુદ પોતે જ પંડે પેદા થઈ ગયા છે કે તેઓ ખુદ પોતાને જ પેદા કરનારા છે અથવા શું તેઓએ આસમાનો તથા જમીનને પેદા કર્યા છે આ કાંઈ પણ નથી પરંતુ તેઓ ઈમાન રાખતા જ નથી વિશ્વાસ ધરાવતા જ નથી અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે કે શું તેઓ તેના હિફાજત કરનાર છે દરોગા છે કે શું તેઓ તેમની પાસે કોઈ નિશાની છે કે જેના ઉપર ચડીને તેઓ તે આસમાનની ખબરો સાંભળી લે છે જો અગર એમ છે તો તેમનો સાંભળનાર કોઈ ખુલ્લી દલીલ લઈ આવે યા તો શું તે અલ્લાહને દીકરીઓ છે ને તમારા માટે દીકરાઓ યા તો શું તેમનાથી કાંઈ મજૂરી માંગે છે કે જેના ભારથી તેઓ દબાતા જાય છે યા તો શું તેમની પાસે ગૈબની ભેદની ખબરો છે કે જેને તેઓ લખતા જાય છે યા તો શું તેઓ તારાથી કોઈ ચાલબાજી રમત ચાલવા ચાહે છે પણ નાસ્તિકો પંડે જ પોતાની ચાલબાજીમાં સપડાઈ જશે કે અલ્લાહના સિવાય તેમનો કોઈ બીજો માબૂદ છે જેને જેને આ લોકો અલ્લાહના શરીકને ભાગીદાર ગણાવે છે તેનાથી અલ્લાહની જાત પાક છે ને જો અગર તેઓ કોઈ આસમાનનો કટકો કે ટુકડો તૂટી પડતા જોવે તો પણ કહેશે કે એ તો જામી ગયેલું વાદળ છે માટે તું તેમને તેમની હાલત પર રહેવા દે ત્યાં સુધી કે તે દિવસ તેમની સામે આવી લાગે કે જે દિવસે તેમને બેભાન કરી દેવામાં આવશે તે દિવસે તેમની ચાલબાજી કે રમત તેમના સહેજ પણ કામમાં નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે અને બેશક તે લોકો માટે કે જેમણે જુલમ કર્યો છે તેમના માટે કયામતની આ સજાની સિવાય દુનિયામાં પણ બીજી એક સજા છે પણ તેઓમાંથી ઘણા ખરા જાણતા નથી અને તું તારા પાલનહારના હુકમથી ધીરજથી સબરથી વાટ જો કારણ કે તું બેશક અમારી નજર સામે અમારી હિફાજતમાં છે અને જે વખતે તું વહેલી સવારની નમાઝ માટે જાગૃત થા ત્યારે તારા પાલનહારના તારીફની વખાણની સિફતની તસ્બી કર્યા કર યાનિ કે પાકીઝગીથી યાદ કર્યા કર તેમજ રાત્રિના એક ભાગમાં તું તેની તસ્બી પર પાકીઝગીથી યાદ કર ને તારાઓના ડૂબી જવાના સમયે પણ